પાડોશી લોકો નથી લાગતા. મારા પાડોશી શું કે છે, એ તો પહેલેથી ભગવાન છે ને, એ તો મત બધું જ્ઞાન જોઈ લીધેલું છે. આ જે સાચું જ્ઞાન છે, આત્મજ્ઞાન રહી જાય છે, તેરું જ્ઞાન સંસારી જ્ઞાન નહીં. અમને બહુ ત્યાં લોકો શું કે અમે જાણીએ છીએ આ બધું, એમને આપેલું છે બધું જ્ઞાન, એટલે રહી જાય પછી બપોરમાં. આ તો 11th 11th 100 દુનિયામાં ક્યારેય બનેલું નહીં. 26/6/84 સાંજે ભૂપેન્દ્ર શાનેતા શિકાગો જ્ઞાનદાની. આત્માના અંદર રહેવું બહાર તો બધી વૃત્તિઓ કે પદ પર બીજું બીજું આવ્યા કરે ત્યાં, કે એ બેસીને આમ કરે કે ભાઈ શ્રીમદાસન છે, પ્રભુજી છે, કે મહાવીર ભગવાન છે, આમ દીવો કરીને બેસી છે. છતાં બીજા રોજ અડધો 15 મિનિટ 25 મિનિટ બેસવા પ્રયત્ન દરરોજ સવારમાં કરીએ છીએ, પણ ફિઝિકલી બેસાય છે, પણ મેન્ટલી જે સ્થિરતા રહે એ સ્થિરતા નથી રહેતી. ભાઈ કે છે કે જે સમાધિ ધ્યાન કરવા બેસીએ છીએ દરરોજ સવારે 20-25 મિનિટ, ફિઝિકલી તો બેસાય છે, પણ ધ્યાનમાં શ્રીમદ રાજચંદ્ર કે પ્રભુ શ્રી કે મહાવીર ભગવાન નું ધ્યાન રોજ ધ્યાન કરવા બેસે છે 20-25 મિનિટ, ફિઝિકલી તો બેસાય છે, પણ તે ઘડીએ ભગવાન મહાવીર નું કે શ્રીમદ રાજચંદ્ર કે પ્રભુશ્રી નું કોઈનું ધ્યાન રહેતું નથી. પછી બીજું આગું પાછું થઈ જાય છે, કલ્પિત ધ્યાન કેટલા ધરાવે છે, આપડી કલ્પના થી ગોઠવી જાય. કોઈ આજ્ઞાપૂર્વક કર્યું છે? આજ્ઞાપૂર્વક પોતાની કલ્પના કરી ગોઠવી, ગોઠવનારો પોતે, ક્રિએટ કરનારો પોતે, દર્શન કરનારો, ધ્યાન કરનારો પોતે, આખું જગત આજ કરી રહ્યું છે. અને સસંદ કહેવાય છે, ભગવાન શું કહ્યું, સસંદ રોકે જીવ સસંદ તો પામે અવશ્ય. પોતાની મેં કલ્પનાઓ કરી કરી દોડ જ કર્યો, અનંત હતા. તેથી કે ભાવ એક અવતાર જ્ઞાની પુરુષ ને સર્વ ભાવ અર્પણ કરી દે વચ્ચે જાય, પછી જો મોક્ષ ના હોય મારી પાસે બધી ગેરંટી હોય. સત્પુરુષ એ જ કે નિશ્ચિંત જેના આત્મા ઉપયોગ છે, તપાસ કર્યા વગર સત્પુરુષ ને દર્શન ના કરી શકે. દર્શન કરવા તો સંત તરીકે કરજે, સત્પુરુષ ના અહંકાર ના હોય, જ્ઞાની પુરુષ ના અહંકાર ના હોય, તો જ મુક્તિ મળે. બાકી સંસાર નો સંસાર જ ભૌતિક સુખો મળે ત્યાં. એટલે બધી સસન ને સસન જ્યાં જોયે સસન સમજાય ને, સસન છે એવું પોતાની કલ્પના એ કરવું, એ બધું શું કેવાય, રોકે જીવ પામે અવશ્ય. રોકાય નહી કોઈ થી, આ બધા ઠોકરા ઠોકી કરે એ તો અમારી આમ કૃપા ઉતરે જો સસંદ રોકાઈ ગયો છે. એક મિનિટ એ પણ એમના ધારા પણ નહીં કહેવાય, દાદા ની આજ્ઞા થી જ છે. આ 14 વર્ષ થી તમે એક મિનિટે પણ કોક ના આજ્ઞા ચાલ્યા, તો માણસ નકામો જાય છે, મહેનત પછી ભૌતિક સુખો માં પરિણામ પામે છે, ભૌતિક સુખો મળે છે. તેથી આ ધંધા તને મળી ગયા, મફત ના ઓછી મહેનતે વધારે પૈસા મળે, એ ત્યાંથી પેલું કર્યું હતું ને, રિલેટિવ ધર્મ કર્યો હતો ને, ઓછી મહેનતે વધુ ડોલર, તો વધારે મહેનતે ઓછા ડોલર મળે. એવું છે સમજાયું ને? શું નામ ભાઈ નું? યશવંતભાઈ. ના પૂછ્યું જ્ઞાન આપવું તો તમને ચાલે, બીજા લોકો ને પૂછવું પડે. માના અધિક સદગુરુ મહારાજ નિજ સંદેહ ન જાય, જ્યાં તણા સદગુરુ શરણ માં અલ્પ પ્રયાસ જાય. માનાદી શત્રુ પણ સથન કારણ કે આખા બ્રહ્માંડ નો અધિપતિ છે. શું છે? માલકી વગર ના અધિપતિ. કેવા અધિપતિ? ખરા પણ માલકી રહી. માલકી રહી. બીજા ના હાથમાં બ્રહ્માંડ જાય અધિપતિ. અમને વાંધો નઈ, માલકી ને એટલે અને સંસારમાં તો પ્લોટ ભરો ના હોય, દેહ જ મારો નહીં. ત્યાં પછી પ્લોટ ક્યાં શું હોય? આ દેહ જ મારે, દેહ ને માલકી પણ અને ટાઈટલ જ નથી. પછી પ્લોટ અમારે ક્યાંથી હોય? આ બોલનારો તે હું હોય. કોણ બોલે? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા કોણ બોલે છે? કયા ઉતાર ખરો? દાદાજી, મોટો નાનો? નાના કોણ બોલે છે? તમે ભગવાન નું વિજ્ઞાન જુઓ ને, મારી ભગવાન નું કૃપા તો આત્મા બોલી શકે નહી. આત્મા બોલવાનો ગુણ જ નથી. આત્મા નો ગુણધર્મ હોય એ બુદ્ધલ ના ગુણધર્મ છે. ખરા ધર્મ છે બુદ્ધલ નો. એ તમે હવે નહી હવે છે. તમને કહી દઉં, ધીસ ઇઝ ઓરિજિનલ ટેપ રેકર. ધીસ ઇઝ નોટ ધી ઓરિજિનલ ટેપ રેકર. સમજાય તમે? ઓરિજિનલ ટેપ રેકર રસ્તા છે. તમે શ્રોતા છો, હું જ્ઞાતા દ્રષ્ટા છું. શું છું? જ્ઞાતા દ્રષ્ટા. શું બોલી રહ્યું છે તે એની પર રિસર્ચ ચાલ્યા કરે. તમારે મિનિટે મિનિટ કેવું અને પીવામાં આવે તે પાછળ કોઈ જ્ઞાની પુરુષ ચેકી શકે નહીં. એક શબ્દ આ ચેકવા જેવી વસ્તુ ન હોય. પૂજ્ય શું નામ છે? સંજીવ. સંજીવ શું ભણેલા? એન્જિનિયર છે દાદા. શું છે? ચાર વર્ષ શીખવાડી છે શુદ્ધાત્મા. હા, પણ અત્યારે સંજીવ, અત્યારે સંજીવ ને અમે અક્કલ નથી એમ કે તમે તમે શુદ્ધાત્મા હો તો તમે શીખાયો નહિ. પણ તું શીખાયેલ ને હજુ અક્કલ નથી કે શીખાડી લે કે ના શીખાડી લે? હે? તો પછી હજુ તમે શુદ્ધાત્મા થયા નથી. શુદ્ધાત્મા હોય તો પોતાનો પાપ તપાવ લે, અને બીજો હોય તો બીજા ને તપાવ લે. ભાઈ સંજીવભાઈ કે છે કે શુદ્ધાત્મા કઈ રાતોરાત થઈ જવાય. કોણ કે છે? અક્રમ વિજ્ઞાન ઉભું થાય છે તેમાંથી આ કામ નીકળી જાય. શું કરે? બાકી લિફ્ટ માં સ્ટેપ બાય સ્ટેપ જ માર્ગ, ક્રમિક માર્ગ. સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. જેટલા પરિગ્રહ ઓછા કરે એટલે આગળ. તેથી તો કમિક માર્ગ બતાવતો તો બધું આ પરિગ્રહ વધારે છે ઘટાડ્યા છે. કેટલા પરિગ્રહ ગયા તારા તારા ઘેર જઈએ ને કેટલા સ્વભાવ છે ને બધું નહીં. આપણે પ્રોગ્રેસ થાય છે કે નહીં કે ખબર. સંજીવભાઈ પૂછે છે કે આપણને પ્રોગ્રેસ થાય છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? શી બાબતનો પ્રોગ્રેસ? શુદ્ધાત્મા તરફ જવાનો. આત્મા થર્મોમીટર. થર્મોમીટર હોય તો કેટલો તાવ ચડ્યો, કેટલો ઉતર્યો, તરત ખબર પડે. થર્મોમીટર માં જોઈએ તો આપડે એમ જાણીએ કે પારો કેમ ચડ્યો, બહાર ગરમી થઈ ગઈ, પછી બહાર તપાસ કરવા ના જવું પડે અને કેમ પારો ઉતરી ગયો સમજી દેજે, એવું બધું જ ખબર પડે. પણ પોતા પણ ના રાખે તો, તું તો પોતા પણ રાખો છો ને, પેલું દાદા કૃપાળી દેવે કહ્યું એ સમજાવો ને, ગર્વ નથી, ગારવતા નથી, પોતાપણું નથી. હા, એ કઈ એના ગુણધામ ગયા, જ્ઞાની પુરુષ કહેવાય એટલે ગુણધામ ગયા, કે આપનામાં ગર્વ નથી, ગારવતા નથી, તો પછી કયા કયા કયા, અંતરંગ સ્પૃહા નથી, અંતરંગ ના બીજે બધા બહુ ગુણા કયા, પણ ગર્વ નથી, ગારવતા નથી, ઉન્મત્તા નથી. નહી તો એમ ઉન્મત્તા એટલે સમજ્યા તમે, હમણાં એક માણસ જતો હોય ને આટલો ઉન્મત થઈ ગયો, જેને આખો બ્રહ્માંડ નું રસ્તા, જે બાળક કરતા સરળ વધારે ઉન્મત ના ભાઈ, જગત ઉન્મત જ થાય ને જેમ વધે, નહી તને કેમ લાગે, ઉન્મત પણ સમજાય ને, ગર્વ નથી, ગારવતા નથી, ઉન્મત નથી, જેને કોઈ પણ જાત ને કોઈ પણ જાત ની જરૂરિયાત નથી. શું કે છે, માર્ગ સરળ છે, સુગમ છે, માર્ગ સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ નથી, ભેદાભેદ નથી, માન અપમાન નથી, ભેદાભેદ નથી, કોઈ જાત નું કશું. પાણી મિલ નું પાણી જાય ને એવું ગાબડું હોય છે, મોટું તળાવ જેવું, એ મિલ નું પડ્યું પાણી છે જાય બધું એમાં, ઉનાળામાં શિયાળામાં, અને એ પાણી છે તે પેલું એસિડ વાળું ને, એટલે જમીન સાથે સડી જાય, એટલે જમીન માં અડે એટલે કાદવ થઈ જાય, એટલે આટલો આટલો કાદવ થઈ ગયો હોય, આટલું જ પાણી હોય, પાણી ઉપર આટલું જ હોય કાદવ, આટલો આટલો, એટલે આ ભેંસ ભેંસ જોઈ લે કે ભેંસ ના ભાઈ ના હોય પટેલ હતા, એ બહુ મોટી ઉંમર ના હતા, મોટું કારખાનું જવા છે, એને પૂછ્યું મેં કહું ભેંસ ના ભાઈ ને તમે ઓળખો હતા, ના દાદા હું ઓળખતો નથી એના ભાઈ ને, કે ભેંસ ને ઓળખું, પણ એના ભાઈ ને ઓળખતો નથી, કે છે મેં માફી દીધું, મેં આટલી બધી બહાર વ્યવહારમાં જ્ઞાન છે, પણ અંદર કે પેલું જોઈએ ના દે, થોડું વ્યવહાર ના દે, કોઈ પૂછે જવાબ ચાલુ, એટલે એ ભેંસ છે ને તેની બેસે ઉનાળ અંદર બહુ તાપ પડતો હોય ને, ભેંસ ને સહન ના થાય તાપ, એટલે મેં અંદર બેસી જાય, એટલે અંદર બેસી જાય એટલે કાદવ અમે ખરો ને, તે કાદવ આટલે સુધી ફરી વળે, બધો આખા શરીર પર કાદવ ફરી વળે, એટલે ફ્રીજમાં બેઠું હોય એવું લાગે, ઉપર પાણી તો આટલું જ હોય, પણ ફ્રીજમાં બેઠું હોય એવું લાગે ને, સમજો ને. હા પછી એ ભેંસ ને ભેણી સાથે બોલાવા આવે કે લે બહાર નીકળે, હા યાર ટાઈમ થયો, ના આમ બોલાય બોલાય કરે, પણ આમ જોઈએ ખરી, પણ મને નીકળે નહીં, આમાંથી ઉઠવાનું મન ના થાય ને, એટલે પછી પેલો ગરદણી કઈ કાચો ના હોય, એ સારું સારું ખાવાનું ટોપલો લઈ અને આવ્યો, અને ભાઈ સારું સારું ખાવાનું હતું તે મૂક્યું, એટલે ખાવ લે લે લે, પેલું આમ જોઈએ, પણ આના જેવું તો નહીં જ ને, કે આવું સુખ તો નહીં ને, પેલો ટોપલામાં આવું સુખ નથી, કે ઉઠતી નથી, અન્નમ ગારવતા કહેવાય. કે આ લોકો અમેરિકા માં આવ્યા છે ને તે ગારવતા માં જ પડ્યા છે. આવું આ કાળો માં જ પડ્યા, ઉઠતા જ નથી. સમજાયું તમે? એને ગારવતા ભગવાને કહી. અમને કોઈ ચીજ ની ગારતા ના હોય, અમને ગમે તેવા તમને આપો ને. આ આખા આખા શિકાગો માં કોઈ વસ્તુ એવી નથી મારે કામ લાગે. એ વસ્તુ મને કામ લાગે, મારે જરૂર નહીં કોઈ ચીજ નું. એટલે શિકાગો મને શું કરી શકે? શિકાગો મારાથી આવે શું કરી શકે છે? અને તમે જરૂર કરીને કેટલે જોડે લઈ જવાના, કઈ લઈ જવાના? તો પછી શા માટે ના છે ઉદય આવેલું કામ તો બગડે છૂટકો. પણ ઉદય માં શું રહેવું છે? ગારતા ના રે, ગારતા ને મજા આવે ના. પણ આથી રાગે પડી જઈશ તારું, આથી રાગે પડી જઈશ. રાગે પડવા દઈશ ને, રાગે પડવા દઈશ ને. એમને પાડવું હોય દાદા, એમને પાડવું હોય ને. અમદાવાદી એક એક માણસ હોય તો બહુ થઈ ગયું. ત્યાં તો બોરસદ એક માણસ થી ના કરે, ત્યાં બોરસદ બે જ રહી. અમદાવાદ એક હોય તો બોરસદ બે હોય તો પ્રમાણ સરખું. પેટલા હતા પેટલા પાંચ હોય તો થાય, નરિયાદ નવ હોય તો થાય. એવા પ્રમાણ મૂકેલું કહે તો અમદાવાદ પણ અમદાવાદ જોડે આખા હિન્દુસ્તાન કોઈ ના આવે, પહોંચી જ ના આવે. દેશમાં ક્યારે આવવાનો છે? હવે પ્રતિષ્ઠા થઈ બોલી ઉઠે થાય. અને તેને તો આપડા સાધુ મહારાજે કરી, પણ બધું શાસ્ત્ર ના આધારે, શાસ્ત્ર ના આધારે. અમને જરા સિમંદર સ્વામી વિશે કહે, પૂછે છે સિમંદર સ્વામી ક્યારે થઈ ગયા, સિમંદર સ્વામી ક્યારે થઈ ગયા એમ પૂછે છે. તેમના વિશે જરા ખ્યાલ આપો. 1 લાખ વર્ષ થયા, 1 લાખ એ પછી કુનકુંડાચાર્ય થઈ ગયા. એની ઉંમર 1 લાખ થઈ ગઈ. એ કે છે એ પછી કુનકુંડાચાર્ય થઈ ગયા, એમના પછી કુનકુંડાચાર્ય થયા. કુનકુંડાચાર્ય તો આપણે 1800 વર્ષ 2000 વર્ષ હા તો 1 લાખ ત્યાર પછી તો ત્યાર પછી તો ત્યાર પછી તો 5 તીર્થંકરો થયા. એમના જન્મ પછી તો એમના જન્મ પછી 5 તીર્થંકરો થયા ને. એ નિર્વાણ પામશે તો હજી 6 તીર્થંકરો નવા થશે આપડા. પડી સમજ? કારણ કે કુનકુંડાચાર્ય જે આખો ગ્રંથ લખેલો છે માર્ગ, તે એમાં સિમંદર સ્વામી ને જે કર્યું છે ને, સમયસા જે કુનકુંડાચાર્ય જે ગ્રંથ લખ્યો છે એ બધું સિમંદર સ્વામી નું છે ને. જ્ઞાની પુરુષ એટલે ભગવાન સ્વરૂપ છે. જ્ઞાની પુરુષ અને પરમેશ્વર અને ભગવાન જોડે તાર હતો, જોઈન્ટ હતો સિમંદર સ્વામી જોડે. અમારે પણ જોઈન્ટ છે. શું કહ્યું? જોઈન્ટ તાર થાય ને કાર્ય થાય. આખા વર્ગના પ્રશ્ન નો ખુલાસા કરવા બધા શાસ્ત્રો નો, બધા શાસ્ત્રો સાધુ આચાર્ય મહારાજ બધા પૂછે તો જવાબ પણ સ્વરૂપ કરે કુનકુંડાચાર્ય. જયારે પ્રશ્ન થયેલો મહાવીર વિજય ક્ષેત્ર માં ગયેલા પ્રશ્ન પૂછી સંજીવ પૂછ્યો. એટલે કનુભાઈ કે છે કે પેલો કુનકુંડાચાર્ય ત્યાં પ્રશ્નો પૂછવા જતા હતા, એમનું સ્વરૂપ નાનું કરીને. સિમંદર સ્વામી પાસે મહાવીર ક્ષેત્ર માં કુનકુંડાચાર્ય નાનું સ્વરૂપ કરીને જતા હતા પ્રશ્ન પૂછવા, એ વાત ખરી છે? કુનકુંડાચાર્ય જતા હતા તમારી દ્રષ્ટિએ જતા હતા ને? એ જતા હતા એટલે તો હું જઉં છું, પણ તમારી દ્રષ્ટિએ નહીં, તમે શું જાણો કાઢી હાથે ગયા છો. એટલે એમને એક બીજો જ્ઞાન પ્રકાશ બે નીકળે છે, તે ત્યાં આગળ જઈને પૂછીને પાછા આવે, સમજો ને? સમજો પડે ને? એટલે તમે જઈ શકશે ને? એટલે બહુ વાતાવરણ, વાતાવરણ વચ્ચે એવું છે કે માણસ આસપાસ થઈ શકે ને, આ બે છે. હા, પછી આ જ્ઞાન મળ્યા પછી ચોથા આરોડ જેવો થઈ જાય, એટલે પછી આરો ચોથો છે એટલે ખેંચી લે ઉપર. ચોથા આરો જેવો થઈ જાય ને જ્ઞાન પાસે, પછી એમ હિંસા રહે નહીં માણસ માં, તે જે હિંસા ના રહે, લોભ ના રહે, એટલે પછી કેવો થઈ જાય? પરલોક માટે લક્ષ્મી નહીં વાપરી એમને લોક, શું કરું? આપડે અહીંથી પરલોક જવાનું, શું કરવાનું? પરલોક જવાનું, જવા માટે આપડે તૈયારી નહીં કરવી, અને અહીં પોતાના મોસ્ટ ગમે તે વાપરી રાખવી, એ લોભ કહેવાય. જો વાપરે યા ના વાપરે તો એ લોભ કહેવાય. પણ પરલોક માટે બધી તૈયારી કરી છે, એ લક્ષ્મી થી પરલોક ની તૈયારી કરી છે કે ત્યાં ત્યાં શું આ તેથી જગત ને આખા જગત ને ઊંઘે છે, ઉઘારી વાગે ઊંઘે છે એમ કહેવાનું શું કારણ છે જાણો છો? કે આ લોક પૂરતું જાગે છે, પરલોક ને માટે ઊંઘે. તને હવે પરલોક ને માટે પરલોક માટે અત્યારે મને કેમ કરીને સુખ થાય, કેમ કરીને ફાયદો થાય, એનો જ ફોલ. આ તો તમે લઈને આવ્યા છો, આ તો તમારું બધું લઈને આવ્યા છે, અમારા માટે તમારે કશું કરવાનું નથી, પરલોક ના માટે તમારે કરવાનું છે. આ તો લઈ રહ્યા છો, લઈને આવ્યા છો, નિમિત્ત માત્ર છો ખાલી, તમારે પાઠ ભજવવાનું નિમિત્ત માત્ર છો, ત્યારે માટે તમારે તૈયારી કરવાની ને. આ તો બધું લઈ રહ્યા છો, અને હોય એટલું પરલોક ના માટે તૈયારી રાખો, એ લોકોને હેલ્પ કરો, લોકોને એમ કરો, ફલો આમ કરો, ગમે તે હશે, પણ પરલોક ના માટે કરો. બધું લોકો ને માટે કરશો એ પણ લોક નું કહેવાય, તમારા માટે કરશો એટલે આ લોક નું છે. કઈ સારું કહો? પરલોક. પરલોક એટલે લોક તો એને જાણતો નથી, પૈસા એકલા ભેગા કરે એ તો આ કીડીઓ ને બધી લોભ બહુ હોય. આ કીડીઓ છે ને, તે આપડે ચાર વગેરે ચાર ચા પીતા હિન્દુસ્તાન માં, તો એ દોડતી હોય, પાંડો દોડ પડે ઉઠાઈ ચાલશે. તારે કઈ છોડી પડ્યા ફોન કરું છું, પણ તો આ કઈ ખોંડો દોડો પાછું મૂકે, ત્યાં આટલું બધું ભેગું થયેલું હોય, ખોંડ છે, બારી છે, બધું છે, પણ લોભ એટલો બધો મૂકે. પછી શું થાય એનું? કે હંમેશા લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે મરે નહીં, તે બે ઉંદરડા પે છે, ખાઈ જાય બે ઉંદરડા પે છે ને, કારણ એ ખાવાનું કરતા હોય એમને આમ લઈ આવે ડગલે બધું. એ આ જગત નો નિયમ માટે તમારે હાથે જ ચોખ્ખું રાખજો. કે શું કે છે? ઢગલો થાય તો ગયા થઈ જાય. અને બીજું એ કે પૈસો લક્ષ્મી હોય તે વાપરીની અને છોકરાને આપવાની તો કેટલી, આપણને બાપે રસ્તે ચડાયા એટલે આપણે રસ્તે ચડાવવાના છોકરાને, ધંધો કરી આવવાનો. પછી આ છોકરાને કઈ બાદ તું તારું સંભાળી લે, બા શું કહ્યું? બીજું તો આપણે આપણી પાસે સરપ્લસ રહીએ બધું આપણે વાપરી રાખવાનું, કારણ કે છોકરાને તો બધું આપીએ ગણ કાઢીને તો છોકરો દારૂ લે થશે. શું કહે? ઉદય રસ્તે દોરનાર આપણે છે ને, સરપ્લસ માં મૂકી આવીએ એટલે માણસ નું મન કેવું થઈ જાય? માણસ ને સરપ્લસ માં મૂકશો નહીં કોઈ. શું કહ્યું? સંજીવી સરપ્લસ માં તમને તમારા ફાધર સરપ્લસ માં મૂક્યા હોત તો તમારી બધી આવત નાડાકાર તમે સમજ પડી હું છું કે સંજીભાઈ સમજ્યા ને, તે સરપ્લસ રાખવા નહીં આપણે છોકરાને ભણાવી ગઈ મોટા કહી દે બધા સારી રીતે ધંધો કરાવી અને બહુ પ્રેમ ના રાખવો એટલો બધો પ્રેમ ના રાખવો. પ્રેમ વિકસર ભાઈ શું કહ્યું, એક જગત એનો એક જગત આફ્રિકા જતો હતો તેનો આઠવાનો બાબો તે ગયા મારી ડુંગરમાં એમને ઉચકીને એકદમ દબાયો. અરે આઠવાનો દબાયો એનું હું જોતી દબાય તો બાળકો શું કર્યું તાર છોડે જીવન તો સાંભળવું સાંભળવું હોય ને પ્રેમ તો કેવો રીતસર હોય માથે હાથ ફેરવીએ ને એ કરીએ ખબર તબડો પાડીએ શું દરેક વિશેષતા પ્રેમ વિશેષતા થઈ રહી આસક્તિ કહેવાય એનો આસક્તિ કહેવાય શું આ સ્ત્રી પુરુષ ના પ્રેમ એ આસક્તિ છે તો પ્રેમ માં રાખો તો બહુ સુંદર પણ આસક્તિ એકદમ વધી જાય ઘટી જાય ઘટી વધી બધી આસક્તિ શું કહે અને મારો પ્રેમ તારે કદાચ ઘટી વધ લાગ્યો દેવો ને વધે અમને પછી હોદાનું હોય કે હેરાનું હોય કે માણસ નું તમે પેકિંગ ના માલિક અને અમે આત્મા ના માલિક ભાઈ વસ્તુ ના માલિક મનુષ્ય નો બીજો ભાવ ક્યારે નક્કી થાય બીજા ભાવ એટલે આ જ્ઞાન મળ્યા પછી તને નિરંતર એરિયા છે તો પછી ઘટતી વખતે તમારી પણ હોય કોઈ ચીજ હવે હવે સંભાળવા જોયું કે ના બેન કારણ કે મારી હાજરી માં માયા દીધી રહે અત્યારે માયા તો બધા માયા છે ને બહાર દીધી રહી તમે બહાર જશે ચિંતાઈ જશે અને પછી તમારી માયા જશે અમે જ્ઞાન આપીએ ને તો અમારી આજ્ઞા મળે તમારી બધી તમારી બધી જવાબદારી અમારી ચિંતા ના થાય એવું જ્ઞાન સારું કહેવાય ને સર્વસ્વ રીતે વિશ્વાસ કહેવાય સંસાર ની બાબતો એમનો આપો ને અને ભેદ મોક્ષ આપતો વાળી અમારી વાણી બધી આપતો વાળી ગયા બધા પુસ્તકો આપતો વાળી વિચાર નહી એટલે અમારે તો ફ્રી ઓફ કોસ્ટ મળે બધી કારણ કે વાણી આત્મા ની વિચાર ને બીજા બધા ની વિચાર પણ બુદ્ધિ અને સંદર્ભ માં હંમેશા ઝઘડો હંમેશા ચાલતો રહ્યો છે તો સંદર્ભ નો વિજય કઈ રીતે પામી શકાય. ભૈલાલભાઈ કે છે કે બુદ્ધિ અને શ્રદ્ધા એ બંને ની વચ્ચે હંમેશા યુદ્ધ ચાલતું આવ્યું છે. બંને સામસામે બુદ્ધિ અને શ્રદ્ધા હંમેશા સામસામે બંને ઝઘડતા હોય. શ્રદ્ધા તો કે શ્રદ્ધા જીતે કઈ રીતે? બુદ્ધિ નું કોઈ અપમાન થયું હોય તો શ્રદ્ધા જીતે. બુદ્ધિ નું અપમાન કરતા નહીં એને તો આપડે પૂરા રોજ ચડાય ચડાય કરીએ. એને અપમાન કયા કર્યું અને પાછા લોકોને દેખાડે મેં કહ્યું ને જો એવું થયું ને એ પછી બુદ્ધિ નહીં કે હા મારો રોપડી મેં કહ્યું એવું થયું એ બુદ્ધિ નહીં પછી રે પછી દરિયાળો પોળો છે બોળો છે બચારો અમે એવું ના બોલીએ અમારા બુદ્ધિ ને એવું જ બોલીએ પણ પેલો બુદ્ધિ સમજી જાય કે ધરણી પોળો છે બોળો છે બિચાર લાગુ લાગુ થાય ને બોલ પણ આ બધો સત્સંગ પછી કરવા જેવો, કાલે આવી ને કાલે આપડે ટાઈમ નહીં ના છે દાદા, થોડી ફેરવું કોને કોને ફેરવું કોને ના ફેરવું, તારી ઈચ્છા હોય હું તૈયાર. મારે કઈ એમાં, કારણ કે અમે નિષ્ફળ નહીં થયેલા, કેવું નિષ્ફળ તો ઘણા બાવા હિન્દુસ્તાન માં, આમ કો કોઈ નહીં નિષ્ફળ, આમ નિષ્ફળ. તમારે કહે આપ નિષ્ફળ રહી ને ના ભાઈ, અમે ગુનેગાર નથી, એવું અમે નિષ્પ્રહી સત્પ્રહી, કેવા નિષ્પ્રહી સત્પ્રહી, શું સમજે તું? ના સમજ પડે. તારા પૂજન માં અમે નિષ્ફ અને આત્મા માં સત્સ, અને આ લોકો બાવા તો ભણ જ નહીં કે શ્યામ નિશ્ચર ગજડો તો થવું પડશે. આત્મા આત્મા નિશ્ચય જરૂરિયાત નથી, ખબર પડી ને. અમે શસ્ત્ર કેવાય, કેવા હા તારું પૂતગલ માં અમારે શું પૂતગલ, તને તને દગો દે છે જે પૂતગલ, એને મારે શું કરવું છે? કેટલી મારઝટ કરી, પડી દગો નથી આવનો. યશવંતભાઈ હવે તો શું થઈ ગયું આજે? આ બધા જાણે યશવંત શુદ્ધાત્મા થઈ ગયો. હવે તો બહાર બહાર પૂછશે કોણ છે, તો શું કહી બહાર કોણ પૂછશે? રિયલ અને વ્યવહાર એટલે રિલેટિવ. શું છે? શાંતિ રિલેટિવ બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ યુ આર યશવંત, બાય રિયલ વ્યુ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint, you are Dr. Ahmad. Or real viewpoint, you are Siddhartha. Okay? By relative viewpoint, Kali Yara Kuttu, Nahi Ke Sathu, Adatu Da Haas. And if Kuttu Kata Do, પણ તે શબ્દ બોલે તમારી પાસે બહુ ચીજન મળે બોલે સાધુ કજું વળે એની વાત એટલે ભાન થવું જોઈએ, નિરંતર રહેવો જોઈએ, ચોવીસે કલાક રહેવો જોઈએ. સાહેબ સંકિતતા કહેવાય, પ્રતિ નિરંતર, પ્રતિ નિરંતર લક્ષ્ય. શું કહ્યું? નિરંતર સાધુ બોલે તમારી પાસે કૃપા પાત્ર થાય, આ ભગવાન પ્રગટ થયા છે, કૃપા પાત્ર થાય, સત્કામ થાય, સૌ લોકો પ્રગટ થયો છે. અરે હું પાંચ વાક્યો આજ્ઞા તરીકે આપવાનું છું, તમે તમારી જોડે ફરી આવવાના નહીં ને, એની બે એની પાસે ડોલર હારું પડી જવાના. હુકમ થાય એટલે આવવાના ને, હુકમ થાય એટલે આવવાના ને, કે છે મેં આવજો. પણ આ સીધા બધા સીધા બધા જોડી દેવાનું. આ ડાક્ટર જમવાની ગુમતે ગયા સીધા આવે ડાક્ટર આવે ગુમતે આવે. તારે ખબર પડી ને એટલે આ પાંચ આજ્ઞા આપું છું તે તમને એ આજ્ઞા પાડશો એટલે મારી હાજરી ને. અને આજ્ઞા હાજરી હોય તો મને કે જેવું કે બે આજ્ઞા પાડવાની ભાઈ રિલેટિવ પોઈન્ટ થી આ ગાયને ગાયને શું કે છે બાની ભાષામાં ગાય અને ભગવાનની ભાષામાં શું છે શુદ્ધાત્મા રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગાય બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા શું કહ્યું પછી બકરી બકરી પણ શુદ્ધાત્મા બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ બકરી બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા અને ગુલાબ નો છોડ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગુલાબ નો છોડ બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ વન રિયલ વ્યૂ પોઈન્ટ અને આ પઝલ જો જેને આ પઝલ સોલ્વ થયું ત્યારે પઝલ ઉભો થાય નહીં અને આ પઝલ સોલ્વ ના થયું હોય તે બધા આ પઝલ માં ડિઝોલ્વ થઈ ગયા પછી હોય બાવળો હોય ન હિમાલયમાં ભટકતા હોય ગુફામાં ભટકતા હોય બધા પઝલ માં ડિઝોલ્વ ત્યારે સમજ પડી ને ત્યારે સોલ્વ થઈ ગયું હોય કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ કોઈ પણ ટાઈમે કોઈ પણ જગ્યાએ તને પઝલ ઉભું થાય નહીં એવું આ વિજ્ઞાન છે કેવું છે અને આ સમાધિ થાય નહી નિરંતર સમાધિ રાખનાર વિજ્ઞાન તારે ડોલર ના ધંધા કરતા ફ્લાઇટ જોઈ ફરતો સિનેમા જોવા જજે વ્યવહારથી નિશ્ચય થી નહીં ના મારે વ્યવહાર નીચે મારી આજ્ઞા પાડે વ્યવહાર નીચે પણ જઈને લઈએ જૂનો જૂનો માલ સેકલેરી થયેલો આપડે નવો માલ છે બાય રિલેટિવ પોઈન્ટ રિલેટિવ મેં જોયું છે આ જોયું બોલું છું સાસર ની વાત નહીં બોલતા હું દેખ કે નહીં બોલતા હું એ આ રીતે નહીં દેખાતા હોય અંદર થી આ રીતે સબ દેખાય વર્લ્ડ કેટલા કરતા હોય કોણ ખરા થાય સબ દેખાય તો એ મેં બતાતા હું આપું તો આપ ભી આપ ભી દેખેંગે આપકી એક્સપિરિયન્સ માં આ જાયગા સબ ચીજ હમ બોલતા હે તો બે બે આજ્ઞા થઈ કઈ કઈ બોલ ને બોલ ને બકરી બકરી છે શું કે શુદ્ધ બે જોતા જોતા ઉપયોગ મૂકીને જવું પડે એમ આવે ગપુ ના ચાલે શું કરવું પડે હા તું જાગ્રત થઈ ગયો જાગ્રત ના હોય ઉપયોગ કેમ કરી દે અને જાગ્રત કર્યો આજે ધંધોળી ને હું શુદ્ધાત્મા છું તને જાગ્રત થઈ ગયો સુશિષ્ટ અનંતકાળ ની સુશિષ્ટિ ઉડી ગઈ આજે કારણ કે પાપો સર્વ ભસ્મીભૂત થયા જ્ઞાનાગ્નિ થી ભસ્મીભૂત થાય બીજી કોઈ અગ્નિ એવી નથી કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્ઞાની ગુણ ગોટો વાળી પાપ નો નાશ કરી નાખે તો બાકી દરેક પાપ ભોગવવું પડે બા એટલે સારું છે આ કામ થઈ ગયું માટે હવે આ બે આજ્ઞા પાડી હવાથી પાય ને બધા સુધાર્થમાં જોવા પેલું હેન્ડલ મારવો પડશે નવે નવું ઇન્જિન હોય તારે પછી પછી અંદર સરસ થઈ જશે પેલું આપડે મેં કહ્યું ને કે મહિનો મહિના સુધી હેન્ડલ બાર બાર કરવાનું પાછું ભૂલી જાય કે ફરી પાસે ધ્યાન રાખવાનું પાછું ઉપયોગ એટલે જાગૃતિ તો છે જ પણ પેલી અંદાજી ને હવે કરે છે ને એટલે આમ જોતા જોતા જવાનું લાઈફ ના મય એના મય સુધાર્થમાં અને એવું જોવાય ખબર પડે ને સુધાર્થમાં ખરાબ નહીં એના હે દેખીને ક્યાં હાર હે રિલેટિવ કોણ છે કોણ હારે હવે ત્રીજું વાક્ય આપું છું આખા જગત ના જીવ માત્ર તને સમજી ગયું ને વ્યવહાર પણ વ્યવહાર નીચે આપડે શબ્દ બોલવો નહીં કારણ કે એ બહુ અહીં પર બહુ એ ચડેલું છે પ્લેગ વાળું થઈ ગયો છે શબ્દ, સમજો ને? એટલે આપડે ત્રીજો વાક્ય આપું છું, કેતા વિધિ તને એમ લાગતું હતું હું ચલાવું છું બધા આખા જગતે એમ કે છે. મેને ઓળખ્યા, મેને એ કિયા, દુકાન કમાયા, દુકાન કર દિયા, કમાયા ઇસ નથી, ધંધા કિયા, એ કિયા, તે કિયા, સંડાસ ગયા, મેં ખાના ખાયા, મેં એ નિંદ લિયા, સબ આ બધું કહે છે. કોણ ભરે છે? ધંધા જાતે ગયેલો જ્ઞાન માં બોલાય ને અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે આ કોણ ચલાવે છે? સૂર્ય, સૂર્ય, સૂર્ય, ચંદ્ર, તારા, આ બધું જે ચાલે છે અનાધિકાર છે, તે ભગવાન આને ચલાવતો નથી. ભગવાન લેબર નહી કરતા, ભગવાન જે ખાલી પરમાન જ્યોતિષ સ્વરૂપમાં સૌ જીવ કે અંદર બેસ કે ચલાતા હૈ, મિકેનિકલ સબ ચલાતા હૈ, મિકેનિઝમ હૈ. તો કોણ ચલાવે છે કે વ્યવસ્થિત નામની શક્તિ છે? ગુજરાતી વ્યવસ્થિત જો ઇંગ્લિશ માં સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ લેવી ગુજરાતી સારું. એટલે વ્યવસ્થિત શક્તિ શું કરે છે? સૂર્ય, ચંદ્ર, તારા, બધી હરેક ચીજ ને વ્યવસ્થિત જ રાખે છે. આ દુનિયામાં જાતિ અનાથી ચાલે છે, વ્યવસ્થિત રાખવું, વ્યવસ્થિત શક્તિ નું કામ જ વ્યવસ્થિત રાખવું, સમજે? અને જગત નો કામ અવ્યવસ્થા કરવી, બિરલા ભૂમળા માં કાઢી ને ઘસે ધમારા કાળ કાળ કરે, તે તો પછી બે બે દડા ચાર દડા વ્યવસ્થિત થતી રજા લે ને મારી મારી સગો કે મજે મજે કે ના મજે પૂતલ શક્તિ છે કે છે સગર ને એમાં ચેતન નથી. ચેતન હોય તો ભગવાન કેવાય. ભ્રાંતિ ક્રિયા કરતા ભ્રાંતિ પુરસ્થ કરતા ભ્રાંત પુરસ્થ શું બોલતા ને એમ કે જીધર પાંવ કી જરૂર નહીં, હાથ કી જરૂર નહીં, સિર કી જરૂર નહીં, કોઈ ચીજ કી જરૂર નહીં, પુરસાદ છે. પાંવ કી જરૂર, સબ ચીજ સાધન સાધન કી જરૂર હૈ, સબ પ્રાર્થ હૈ. હા ઇધર આયા એ ભી પ્રાર્થ, ઇધર આજ આપ જ્ઞાન લિયા એ ભી પ્રાર્થ. પુરસાદ નહીં, પુરસાદ તો આપને એ જ્ઞાન લે કે બાદ મનમાં જો ભાવ કરેગા બહુ અચ્છા.